દરેક આત્મા જુદા છે એમ તો આપ કહો છો, ભાગીદારી નહી, ભાગીદારી ખરી જન્મ્યા એટલે ભાગીદારી તો ખરી જન્મ્યા એટલે ભાગીદારી નહી, ભાગીદારી તો છે અત્યાર સુધી તો એમ તો સંસારિક ભાગીદારી હતી, હવે આધ્યાત્મિક ભાગીદારી થઈ આપડે કીધડે કઈ ને આગળ એ છે આ કીધડો આ છે આપ અમને કીધડે લોકો ભર્યો છે મારી થોડી વાંચી જ વાંચી ને તે નીકળે જ નહીં એ કઉ થાય હવે કે એથી તો બધા ખોધે નહીં પણ નથી આગળ કીધડો ભર્યો છે શું થાય છે આ આગળ બધા માણસ એટલે મારી પાસે કીધડો કાઢે છે હજી એક ખીચડો બાકી છે કે છે એક ખીચડો બાકી છે કાઢવાનો હવે આ કોચો હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા બોલતા કે આત્મદર્શન થાય નહીં આવા શબ્દો બોલતા બોલતા કે આત્મદર્શન થાય નહીં એનું કારણ શું કે શબ્દો બોલવા એ પણ વિકલ્પ છે એનું કારણ શું કે શબ્દ બોલવા એ પણ વિકલ્પ છે એમાં ધંધા તમને દેખાઈ ક્યાં વિકલ્પ છે એ તો પોતાનું આત્મદર્શન થયા પછી પોતાની શું સ્થિતિ છે તે છે પોતાનું આત્મદર્શન થયા પછી પોતાની શું સ્થિતિ છે તે છે આત્મદર્શન થયા પછી પોતાને એમ લાગ્યું કે દરેક વસ્તુ ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે બના જાય છે જે ક્ષણે જે ક્ષેત્રે જે કાળે અને જે રીતે જે બનવાનું છે તે કાળે તે ક્ષેત્રે તે રીતે બને એમાં તીર્થંકર પણ તો મિથ્યા કરી શકે નહીં એમાં તીર્થંકર પણ મિથ્યા કરી શકે નહીં સારું સર પોતાને આત્મજ્ઞાન થયું એવો પુરુષ આ સમજી શકે કે પોતાને આત્મજ્ઞાન થયું એવો પુરુષ આ સમજી શકે કે આ બન્યું એ બનવાનું છે શું કરવાનું આ બન્યું એ બનવાનું છે શું કરવાનું એમાં ક્રોધ કરવો આમ કરવું શું કરાર કરવું બરોબર છે આ કોણ બોલે છે આ જોખમદારી વાત એ આ જોખમદારી ની વાત આત્મજ્ઞાન જેને થયેલું છે આત્મજ્ઞાની ની આ પ્રતીતિ છે પણ એનું નામ પણ હશે મારી દુકાન બોલે છે બોલે છે પોતાની આત્માની પોતાની જે સમજ છે એ સમજ એને પૂર્ણ આપે છે પોતાની જે સમજ છે એ સમજ એને પૂર્ણ આપે છે એમ પૂછવા માંગે છે કે આ શબ્દ પ્રયોગ કોણ છે આ શબ્દ પ્રયોગ કોનો છે શબ્દ શબ્દ કઈ આત્મા માંથી નીકળતા નથી આપણે વાત કરી છે ક્રમબદ્ધ પર્યાયની વાત કોણે તમને સમજાવી તમે ક્યાંથી લાવ્યા હું ક્યાંથી બોલું છું આપણે આજે આ ગાડીઓ વાળા બધા ભેગા કરીશું જે ક્ષેત્રે જે ટાઈમે જે થવાનું છે એ ક્રમબદ્ધ પર્યાય થવાનું છે માટે તમે આંખો નીચીને ગાડીઓ ચલાવો આ વાત જયારે એને સમજે છે કે આત્મદર્શન થયા પછી આ સમજે છે આ વાત ક્યારે સમજે છે જયારે એને આત્મદર્શન થયા પછી સમજે છે ક્રમબદ્ધ પર્યાય શું સમજે લાગુ થતી નથી આપણને એ ખોટી છે રમણ કર્યા તો ભૂલું કહેવા માંગે છે. આ લોકો ઊંધે ઊંધું બાકી રાખ્યું, આખો કેસ આખો કેસ જ બાકી નાખ્યો. મોક્ષ ને લાગુ થતો જ નથી. કંપત પર્યાય એ તો દ્રવ્ય ને લાગુ થાય છે. તમારું પૂન પાક્યું છે પર્યાય એ થાય ને તેથી રૂપિયા મળતા છે. વકીલ તેથી થયા વકીલ થયા તો પર્યાય થયું તેથી. આપડા પુણ્યા ફળ છે, આ પુણ્યા ની બધી પુણ્યનું ફળ છે. પર્યાય ને ભેગા દેવા નથી. પર્યાય બગડી નથી કોઈ. અને આ બધું ઊંધું જ્ઞાન પોલારિયું જ્ઞાન છે. ક્રમબદ્ધ પર્યાય એટલે સમજો, સમજાવું તમને કે એવું જો હોય એક ક્રમબદ્ધ પર્યાય વાળા છે. તમને વાત સમજાય પાડી કે અહીંથી ગાડીઓ વાળાને કહીએ કે વાંચો નીચે તમે ગાડીઓ ચલાવો. જે થવાનું છે કંબર પર્યાય છે તે થશે. જે થઈએ ક્ષેત્રે જે કારણે થવા કર્યા ચેન થવા અસર થશે. પણ વાઘન ચેન ચલાવતા નથી. શું કારણ? સાથે નહીં ચલાવતા. સાવચેતી તો નથી. સાવચેતી હા, એટલે અમે શું કહીએ છીએ, વાંખે ઉઘાડીને ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો. અને પછી જો અથડાયું એ વ્યવસ્થિત એ લગાય લખેલું તે ગમત પર્યાય નહીં. ગમત લાગતું હશે ગમત બધું પર્યાય તો એ રહ્યો ઇંગ્લેન્ડમાં અને આ અહીં અહીં રહ્યું. એટલું કેટલું કેવું છે ગમત પર્યાય જ્યાં લાગુ થાય છે કે દરેક ધર્ય ને ધર્ય એના ગમત પર્યાય થઈ જ છે. કે શું કહે છે ગમત પર્યાય થઈ ધર્ય એના ક્રમબદ્ધ પર્યાય છે એને થઈ છે. ક્રમબદ્ધ જે પર્યાય છે ક્રમબદ્ધ પર્યાય કહ્યું કે આ પુત્ર વિકારી પુત્ર છે. પણ તેનો ક્રમબદ્ધ પર્યાય કેવો હોય કે અનુપચારી વૃત્તિ વધે પછી બાળ થોડે થોડે ધોળા થતા જાય. બાર ધોરા થયા પછી કાળ ના થાય અને વધી અને વીસ પોઈન્ટ ઉપર છે. પાસે ક્રમબદ્ધ પર્યાય કે છે ભલે એ દ્રવ્ય ના ક્રમબદ્ધ પર્યાય છે એમાં ફેરફાર ના થાય. શું કરું? દ્રવ્ય ના ક્રમબદ્ધ પર્યાયમાં પર્યાયમાં ફેરફાર ના થાય. બાકી ઓને દેવા દેવા નથી. આ ક્રમબદ્ધ પર્યાય તો ઘોટી રહ્યું છે તેથી લોકો ઊંધે રહેશે. ચાલી ક્રમબદ્ધ પર્યાય એ મોક્ષ માટે શબ્દ ની જરૂર નથી. દ્રવ્ય ને લાગુ થાય છે. ક્યારે લાગુ થાય છે? દરેક દ્રવ્ય પોતે પોતાના ક્રમબદ્ધ પર્યાય માં જ રહેશે. એવું કહેવા માટે આ જ્ઞાન લીધા પછી આત્મા નું દર્શન થયા પછી પણ ક્રમબદ્ધ પર્યાય ની વ્યવસ્થિત અમે આપીએ છીએ. ત્યારે જે થશે વિચાર છે અને વ્યવસ્થિત અનુકરતા છે. તમે પોતે કરતા નથી. વ્યવસ્થિત શરૂ કરતા તમારું કરતા પણ બંધ થઈ જાય. બરાબર. હવે બીજું ભાઈ ઋતુકાળો હરે એમની વાત એવી ઉત્તમ છે કે કેટલાક ને એવું આ બેસી ગયું અત્યારે પણ કોઈ સકાળે ખૂણે કઈ ભરે નહીં તો આમ જ નીકળી જાય છે. નીકળી જાય છે ના નીકળે. અમને કાઢ્યું છે કે હવે આ અહીં બધા પાછા નહીં છે તો ક્યાં થઈ શકે છે. એ ત્યારે સમજદાર કહેવાય. અને બીજા તો કાઢવાનું ના આવે. બીજા કરે મારો બાળ નકો માટે કોઈ ને પાછું કરાય. એવું છે દાદા કે મેં આપને કહ્યું એમ કે નિર્વિકલ્પ દશા થયા સિવાય આત્મ સ્વરૂપ ની પ્રાપ્તિ થતી નથી. હવે હવે આપણે જો વાણી બોલીએ એવું શબ્દોથી એવું બોલીએ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. ના, એ અનુભવ હોય તો બોલાય. જી, થઈને બોલવાનું છે. જી, એ થઈને બોલે છે. આજે બોલે છે એટલે મહારાજ સાથે બોલતા હતા, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. મને કહે હું બોલું છું. ના ચાલે જોજો, આમ કરી શુદ્ધાત્મા બોલ. શું કહ્યું? જે તું એ બોલ. હવે એમ કે બોલતા બોલતા આપણને આત્મ સ્વરૂપ ની પ્રાપ્તિ થાય, તો બોલતા બોલતા આપણને આત્મ સ્વરૂપ ની પ્રાપ્તિ થાય. જે તો બોલે લોકો કાલે બોલશે ને, કહેશે ને, કઈ ના આવો હોવા દે. જ્ઞાની પુરુષ પોતે જે બોલાવે એ બોલવાનું. શું કે જ્ઞાની પુરુષ બોલે તે પોતે જે બોલાવે તે બોલવાનું. એક જાગાજી ઉભી કરે. શું કરે? અને સર્વ પાપો ભસ્મીભૂત કરે. રાત્રે આત્મા નિરંતર કરે, નિરંતર સાથે કરે. આપે સુરત સ્ટેશને જે અતિન્દ્રિય જ્ઞાન ની અનુભૂતિ કરી, એ અમને આપે કાલ કરાવવી જ પડશે. આપે સુરત સ્ટેશને જે અતિન્દ્રિય જ્ઞાન ની અનુભૂતિ કરી, તે અમને કાલે કરાવવી જ પડશે. એટલી બધી નહીં કરાવું. માફ નથી, ના ચાલે. હવે થોડો શીખો, શીરો કરી લેજો. અમારી ભૂખ તો ભાગવી જોઈએ ને. કિંમત ક્યાં આગળ લખેલી છે? મૂલ્ય પરમ વિનય. અને હું કઈ જાણતો જ નથી એ ભાવ. સમજવાની દાદા, એવું છે. હું આપણે કહું છું, હું કઈ જાણતો નથી એ ક્યાંથી શરૂઆત થાય છે. હું કહું છું કે આત્મ સ્વરૂપ વિશે બધા આગમો લખેલા હોય, ચોપડીઓ લખેલી હોય, બધું લખેલું હોય, પણ કહે છે કે આત્મ સ્વરૂપ ત્યાં શબ્દો પહોંચતા નથી. એ અતિન્દ્રિય વસ્તુ છે. તો આત્મામાં એ આગમમાં ક્યાંથી આવે? કે આત્મા કાલે આપણે જેમ કહ્યું તો તેમ બધા ચાર ભેદ લખ્યા, એટલે અમારી અજ્ઞાનતા ક્યાં છે? અને અમારી અજ્ઞાનતા ક્યાં છે એ સ્વરૂપ અમે જાણતા નથી, એ અમારી અજ્ઞાનતા છે. અને બુદ્ધિ ક્યાં એક મૂકી હતી પોતે ગણે? અમારી અજ્ઞાનતા ક્યાં છે કે અમે થોડું જાણતા નથી, એ અમારી અજ્ઞાનતા. અને અમે બુદ્ધિ ક્યાં મૂકીએ? બુદ્ધિ ક્યાં મૂકીએ? અમારી તો ક્યાં અજ્ઞાનતા છે. અમારી બુદ્ધિ ચાલતી જ નથી. અમારી બુદ્ધિ ક્યાં ચાલતી જ નથી. હા, પછી આપે આપો આજે અહીંયા લખ્યું છે, હું કઈ જાણતો નથી. કઈ જાણતો નથી એટલે આત્મા સ્વરૂપ વિશે હું નથી જાણતો, એ આપ બતાવો. કઈ જાણતો નથી એટલે જાણે કે હું મંગળદાસ છું, હું અમદાવાદ માં બેઠો છું, આ બધા અહીં અમે અત્યારે આત્મા નથી જાણતો નથી, એવું કેમ બતાવવા? એ જે કહેવા માંગે છે ને કે સાહેબ, હું આત્મા પ્રાપ્ત કરવા આવ્યો છું, તો હું કઈ જાણતો નથી, માટે મને પ્રાપ્ત કરાવડાવો. સાહેબ એક જણ કે હું જાણું છું, પણ કેવી રીતે મારે દેવું બોલાય કે છે? પણ હું કઉ છું ને સાહેબ, મારા પોતાના માટે, મને પોતાને ખાતરી થયેલી છે કે આ વસ્તુ કોઈ પણ ઠેકાણે આગમ માં પુસ્તક માં ગમે તે ઠેકાણે કોઈ મળશે નહીં. જેને પોતાના આત્મ સ્વરૂપ ને પ્રાપ્તિ કરી છે એ જ દીવો પ્રગટાવશે, એ અમને ખાતરી છે. હવે એ અમે જાણતા નથી કે આત્મ સ્વરૂપ શું છે, કેવી રીતે એની અનુભૂતિ થશે. લાખ અવતારે પણ આત્મા પ્રાપ્ત થાય એવું નથી. એ જો પ્રાપ્ત છે, આ તો અક્ષર વિજ્ઞાન છે. આ લોકો બધા ઉધાર કરે છે ને, આત્મા તો એક આપણું છે. આ તો અક્ષર વિજ્ઞાન શું છે? આત્મ વિજ્ઞાન છે. સિદ્ધિ છે, એક લબ્ધિ છે. શું છે? જબરદસ્ત લબ્ધિ કહેવાય. પણ આ તો અમે પોતે કબૂલ કરીએ કે નથી જાણતા. તમે કબૂલ કરી, પણ તમારે જેવું લાગતા રહેશે થોડો વધારે સાચે વધારે તો એ મને કહે છે. જાણું છું, મને નાખીશ કહેવાય. તમને હું નમસ્કાર કરીશ, બાબા થઈ નમસ્કાર કરીશ, બધું વિનય કરીશ, પણ આ જે જોવાનું છું તાર મેં ભય અંધે પાડી. મેં જો તારી તારા ઘર પાણી છે તો પાણી લેવા શું કહ્યો છું? પાણી હોય તો પાણી આ મારે અપાય નહીં, કારણ કે મારું અધૂરું છે. એમાં રહીને નગ્ન આવે તો પોઈઝન થઈ જાય, તારું પોઈઝન મારું પાણી જાતે બોલજો પણ ખીચડા તું જતો રહ્યા જોડે બધો ખીચડો છે આત્મા સંબંધ માં સંસાર સંબંધ એને મારે વાંધો નથી, પણ આત્મા સંબંધ માં જે જોવાનું છે એ ખીચડો છે. તમે જતા રહો એટલે ભગત ચોખ્ખું થાય. આત્મા સંબંધમાં જાણ્યું છે એટલું તો જાણે કહી શકે કે ઉદગલ થી ભિન્ન એવું આત્મદ્રવ્ય છે. અમારાથી ભૂલાય ઉદગલ થી ભિન્ન એવો આત્મદ્રવ્ય છે એવું અમારાથી ભૂલાય? એ ભૂલવા નથી, એ ભૂલવા નથી. આત્મદ્રવ્ય નું કેવું ખોટું છે એ ભૂલવાનું, જે સાચું છે એ ભૂલવાનું નથી. ઉદગલ થી ભિન્નતા છે તો શું છે? એકમાં જડતા છે ને બીજામાં ચૈતન્ય છે. ચૈતન્ય તત્વ છે, ચૈતન્ય તત્વ છે. આ જે ભિન્ન જે છે, આ જે ભિન્ન છે ઉદગલ ના આત્મા માં, તો એકમાં જડતા છે ને બીજામાં ચૈતન્ય છે. બંને માં ચૈતન્ય છે. બંને માં જો ચૈતન્ય હોત, જળમાં જો ચૈતન્ય હોય અને આત્મામાં આત્મદ્રવ્યમાં ચૈતન્ય હોત, તો પછી ભેદ ક્યાં રહ્યો? જળમાં આત્મામાં ચૈતન્ય હોય તો ભેદ ક્યાં? આ જે જળમાં ચૈતન્ય છે ને તે પાવર ચૈતન્ય છે. પાવર છે, પાવર છે, પાવર ચૈતન્ય, પાવર ચૈતન્ય. એટલે જ્યાં બેટરી ના તેલ ભરેલા હોય પાવર થી, તો લાઈટ આવે, પાવર ખરાબ થાય તો હું તો ચૈતન્ય પેલું અને આ પાવર ચૈતન્ય. લોકોને એમ જ લાગે કે હું જ આત્મા છું. હવે આપણો આ ભેદ આવજો જાણ્યો, એટલું તો જાણવું કે એ મૂકવું. આટલો ભેદ, આટલો ભેદ જાણ્યો તો એટલું જાણવું કે મૂકવું. આ ભેદ જાણ્યો, હા એ જાણેલું રાખ્યો. પછી કે છે આ ભાઈ કીકડો ભર્યો છે, આ ભ્રમપર કરીએ એની બધો જેનો આપેલો હોય એ સાહેબ ને પહોંચાડી દો કાગળ લખીને. કીધું આ તમારો સામાન દેખાય, અમારે બીજું કઈ જોતું નથી, અમે બધું ત્યાં ગોઠવી દીધું. દાદા આપણી સાથે વાતચીત કરવા મને મારી દશા યાદ આવી. હું આપણી પાસે આવેલો ફલેટ લઈને આવ્યો હતો કે મેં લખેલું હતું બધું. હા તે લખેલું હતું એટલે આપે તે મને ઘણી વાર શાંતિ નથી આવી. મારા મતભેદ ઊંધા થયા નથી, મારા ક્રોધ માર મારેલો ઓછું થયું નથી. ઉડતું ઉડતા વધ્યા આ જાણવાથી તો હું જાણું છું એવો ક્યાંક વધ્યો. શું વધ્યું? હું જાણું છું એવો ક્યાંક કર્યો, ક્યાંક વધ્યો? હું તો રોગ વધ્યો તેના કરતા. હા ના જાણ તો સારો કે સાહેબ આ તો વગર હું કશું જાણ તમે બહુ સારું વાત. એનો વાત સમજી દો કે પોતાના જે દોષો છે એ દોષો તો જાણવા જોઈએ એનું નિવારણ કરવા માટે. પોતાના જે દોષો છે એ તો જાણવા જોઈએ નિવારણ કરવા માટે. કે દાદા પોતાના દોષો છે તે નિવારણ કરવા માટે જાણવા જોઈએ કે આ મારા દોષો છે અને આ મારા દોષો નથી, એ નક્કી કોને કર્યું? કેવી રીતે ખબર પડે? આપણે છે કે ક્રોધ કરતા હોઈએ, માન કરતા હોઈએ, લોભ કરતા હોઈએ, રતિ અરતિ કેટલા હજારે દોષો છે. સેવાપંથી સમજાવ્યો નહીં કાલે તૈયારી કરી લાગે થોડું ઘણું હોય ને હરાધા ચાલે છે વધે જાણનારો જાણે છે ને તે આત્મા નો આત્મા નો જગત આખું કે છે આ આત્મા પાવર આત્મા છે પાવર આત્મા નથી ચડાવવાનો તો અપને પાવર કરા છે આ પાવર આત્મા છે પાવર કરું અમને પડે એવી રીતે ભગવાન વ્યવહાર આત્મા ને નિશ્ચય આત્મા બે કયા જો અજ્ઞાન જાણે છે ત્યાંથી વ્યવહાર આત્મા છે અને જ્ઞાન જાણે છે નિશ્ચય આત્મા તો ને આ જ્ઞાન જાણે છે ત્યાંથી પાવર આત્મા છે અને જ્ઞાન જાણે ત્યારે ખરો આત્મા દસ આ જ્ઞાન જાણે છે ત્યાંથી સતર છે અને જ્ઞાન જાણે ત્યારે અસર છે સતરાચર સતરાચર શબ્દ સાંભળેલો સતરાચરું એ અજ્ઞાન જાણે છે સતર છે સતર સતર અને જ્ઞાન જાણે છે અસર છે એમાં કઈ શંકા નો સ્થાન જ્ઞાન જે જાણે છે અસર આત્મા છે અને આ સતર આત્મા છે તેના અસર આત્મા ની એક પર્યાય બગડી નથી એની એક પર્યાય હા એક પર્યાય બગડી હોય ને લોકો ને કોઈ પર્યાય બગડી છે એને આપણે ધોઈ ધો કરવાની ધોનાર કોણ પર્યાય શું સી રીતે માર બોલો છો ભાઈ તમારી વાત નહી પણ આવો જે ઉદ્દેશ આપે છે ઉદ્દેશકો છે તો આપડા આચાર્ય બધા આવું બોલે કેમ બધ પર્યાય એટલે મત ગ્રભ પર્યાય ક્યાં આવ્યો શું આ દૂધી છે ને એનો ક્રમ પર્યાય કયા છે કોઈ માણસ કે તેના ફૂલ રૂપે હતી ફૂલ તે બીજેલું હતું પછી ફીલેલું ફૂલ થયું પછી દૂધી જામી થોડી પછી થોડી હતી થોડી હતી આવડી હતી આવડી થઈ આવી થઈ આવી થઈ આવી થઈ આવું મોડી દૂધી થઈ પછી એ ગળી થવા મળી તો તેનો નખ વાંચતો થયો નખે વાંચતો નથી એ ક્રમ પર્યાય એના છે દરેક દરેક દ્રવ્ય ના દરેક વસ્તુ ના ક્રમબદ્ધ પર્યાય હોય ક્રમ થી બંધેલું હોય ક્રમ ક્રમ ના હોય અક્રમ ના હોય એમાં હવે આ પર્યાય માં આત્મા ના પર્યાય બાબતમાં એમ લખ્યું છે કે ક્રમે ક્રમે ગુણમાં નહીં, દરિયામાં કેરે નહીં, તમારું જ્ઞાન બદલાતું નથી, તમારું દર્શન બદલાતું નથી, પર્યાય બદલાય કરે, બદલાય કરે, પર્યાય વિકારી થતો નથી, આત્માનો પર્યાય વિકારી થતો. એ અહીંયા માનવામાં આવ્યું તેનું જ આ ડખો છે. તેથી 12 રૂપિયા આત્મા કે ભેદ વાળો, 12 રૂપિયા ભેદ મળે ને, આ કારણ ભેદ થોડો નીકળી ગયો પૂછું. કેટલો ઘરો નીકળ્યો? પરિચિત છે આપડા ધર્મ ના સિદ્ધાંતો જે છે એ વ્યાખ્યાન દ્વારા પરિચિત છે. થોડા ઘણા જાણે છે લોકો. વિશેષ પ્રકારનું જ્ઞાન તો બહુ ઓછામાં છે આપણી પાસે. જ્ઞાન તો મેળું થઈ ગયું છે આખું એ. પણ વ્યાખ્યાન દ્વારા દરેક ઉપાશ્રયમાં જે વ્યાખ્યાન ચાલુ છે એમાં રૂઢી જૂથ રીતે ગમે તે લોકો વ્યાખ્યાનમાં જાય છે, બેસે છે, સાંભળે છે, અને એ પ્રમાણે એ લોકો પોતાનું શ્રદ્ધાનું કામ ચાલ્યા કરે છે. હવે એની અંદર આપણે લોકોને આપણું જે હકીકત છે એથી એ લોકો અપરિચિત છે. પરિચિત કરીએ તો પણ એ લોકો અજ્ઞાનતા સેવે છે, જાણી બુજીને સેવા કે હોય શકે નહીં. જ્ઞાન આ બધી વાતમાં કેવી રીતે માલ નહીં. આ લોકો છઠ્ઠા ગુણતાના ઘણી બધા આચાર્ય ભગવંતો સાધુ ઘણા બધા, એની પાસે જ્ઞાન ન હોય આટલું, નહીં જ્ઞાન હોય એ કલ્પી શકાય વાત નથી. બરોબર. એટલે માત્ર એમ કે પ્રચાર ચાલે છે, સંપ્રદાય સંપ્રદાય એવું થઈ જાય એમ લગભગ મનાય. એટલે જે લોકો રૂઢી છે, દુષ્કર છે, જે લોકો અત્યારે કંટ્રોલ બાંધી છે એ ત્યાંથી આવવાનું નહીં. હવે શાંતિભાઈ ગયા કરે કે આપણે બધા લાભો પરિચય કરાવવો છે, લોકોને ખ્યાલ આપવો છે, કે મને મેં એને કમ્પેર એ કર્યું છે કે શ્રીમદ રાજચંદ્ર વખતે આજ પૂછવા બાદ રાત્રે જે હતા એ વખતે એમનામાં જ્ઞાન પ્રગટ થયેલું. સમજાવવા એટલે વ્યવહારથી જે હોય કેવું પડે આપણે સમજાવ પડે નહી. એટલે બીજા રસ્તો શું છે એ બતાવો, જે બતાવો એ પૂરા. એટલે મારું એવું એમ હતું કે એ દ્રષ્ટિ આપણે એ લોકોને જ્ઞાન બતાવવું છે. હું કમ્પેર શું કયા કરું છું કે જે પણ શ્રીમદ રાજચંદ્ર હયાત હતા એ વખતે પોતે જ્ઞાની હોવા છતાં સમાજ એને ઓળખી શક્યો નહીં, અને જૈન સમાજ તો એનો આગમન આગળ રહ્યો છે, અને એ જૈન સમાજના સાધુઓ ઘણા આગળ રહ્યા, જૈનો પણ આગળ રહ્યા, અને સાધુઓમાંથી થોડા સાધુઓ ફક્ત હિંમત કરીને બીજા લોકો આગળ દૂર વ્યવહાર કરી કે છાના મને ત્યાં જઈને એમની પાસે બેસતા. મેં વાંચું છું ભાઈ કહું છું. અને ત્યારે બાર લોકો જાણી જાય નહીં, બાર લોકો જાણે નહીં એવી તકલીફ રાખીને જતા હતા, અને થોડા ઘણા એમાં એમને એમને જ્ઞાન એમણે પ્રાપ્ત કરેલું. બાકીનું બધા મોટા ભાગના કોઈ એમનો પરિચય નહીં કરેલો, અને લોકોને એમના લાભ ન મળ્યો હયા થતા છતાં એમના જ્ઞાનનો લાભ મળ્યો નહીં. લઈ શકતો નથી એ શ્રીમદ ના વખત આપી આજે છે. હવે એ જો જ્ઞાન એમને મળે તો એમનો ઉદ્ધાર થઈ જાય એવી પુરુષન છે આખી. અને એ કરવા માટે બોલાવી આપણે આમંત્રણ આપીને એ મીટિંગમાં જેટલા 200 આવે 500 આવે એ પણ એમને આમંત્રણ બોલાવડાવીએ. અને આપ ફક્ત શું છે કે એમની જ્ઞાન આપવાની ક્રિયા ન કરતા એમની આગળ અત્યારે માત્ર આપણું જ્ઞાન એમને પ્રગટ કરો કે અમને શું દેખાયું, શું દેખાય છે, શું ધર્મ છે, અને વહેલા વહેલી તકે મુક્ષ કેમ જઈ શકાય એ અમને જ્ઞાનથી ઉપાય દેખાય છે. એ ઉપાય તમે સમજો બધા, અને પછી અડધો કલાક આપણી શક્તિ તબિયતના આધારે અડધો કલાક 5 કલાક પ્રશ્નોત્તરી પછી એમ કહીને ગમે ટકાને ભેગા થઈને 200 200 500 200 500 ભેગા કરીએ એવી થાય છે ને. એ સમ્યક રીતે કરે એવી રીતે દેખાડવા. હા બરાબર. એ ઘણી મહેનત કરે છે. આજે સવારના 5 વાગે ત્યારે ઉઠીને પ્રતિબિંબ કરવામાં 1.5 કલાક 1.25 કલાક લે. એટલે હું તો એને કાઢી નાખી ઉઠ્યા પછી સામાયિક કરનાર છે, બીજે સમય કરનારા છે, સેવા પૂજા કરનારા છે, વ્યાખ્યાન વાણી સાંભળનારા છે, અને તપ જપ કરે પોતે કરે છે. પણ એને ફક્ત છે તે જ એને જો લાગી જાય સમય દર્શન ના હોય ને, એટલે એને બીજી રીતે શીખવાડવું પડે. શીખવાડ પડે અને એને મારું કામ બહુ સહેલું થઈ ગયું. મારું ઉત્પાદન બહુ તૈયાર હતું. આપણું નિમિત્ત બની ગયું પાકું એટલે મને તો લાભ પુષ્ક થઈ ગયો, અમે સવાર રહેતો નથી. હું અહીંયા આવું કે ના આવું તો મારા મગજમાં ચલાવ જ કરે છે. હું ગાડી ચલાવતો હોય તો મારા દાદા ભગવાન જે જગ્યા હું ચાલતું જ હોય છે, રાત્રે હું તો ચાલતું હોય છે, ઓટલો ચડવો છે. એટલે એ મને તો લાભ પુષ્ક થઈ ગયો છે. અને એમને અનુકૂળ આવે એવી રીતે તમારે આ બધું વિચારો બધે છે. જાહેરમાં ના ગમે, જાહેરમાં નહી ગમે, જાહેરમાં ના ગમે, પ્રાઇવેટ માં તમે કહો એટલે બધું જાહેરમાં. કારણ કે અમારી સ્થિતિ શું થાય એટલે આચાર્ય ને મળું છું. અમુક અમુક જે બઉ સંસ્થા વાળા હોય ને, મળું છું એ બબે કલાક સુધી વાત કહે છે કે બિલકુલ કરેક્ટ વાત છે. એમના શિષ્યો શું કહે છે, આ બધું આધારણ કરો કે આ દાદા એવું તો એમને હતું નથી. સરળ હોય ને પછી બધા વાડો જે છે, વાડો એવો છે મજબૂત કે જરા આમથી આમ હાલી શકે નહીં. પણ એ તો કહે છે કે અમારી સ્થિતિ શું થાય પછી સમાજમાં. અમે જો તમને સ્વીકાર કરીએ તમારી સ્થિતિ અંબાલાભાઈ નો સ્વીકાર નથી કરવાનો, અંબાલાભાઈ પટેલ નો સ્વીકાર નથી કરવાનો, ભગવાન દાદીજી જ્ઞાન લઈ જાય પણ સારી રીતે લઈ જાય ખબર છે. પણ કારણ કે અમારું ત્યાં શું થાય કે મને હું જયારે આવ્યો તો મને પણ વિચાર ચાલતો હતો. પછી અમે કઈ લોકો જાણે કે ચંદુભાઈ જ્ઞાન થેરાપંથી વાળા મહારાજે આ બધા ચાકર માણસ નિર્ભય કબૂલ કર્યું, તમારી બિલકુલ કરેક્ટ વાત છે. એમને કબૂલ કરી બાકી આપણા મહારાજ કબૂલ નથી. એમ જ લાગે કે મારી પાંચ જતી રહેશે કાલે અને મારી આપણું ખલાસ થઈ ગઈ. ઓન ધ કોન્ટ્રરી એમની પાડ બહુ દીપી ઉઠે. જેમ લોખંડ ને જેમ પાસ મારી હડે એટલે એ સુવર્ણ થઈ જાય. એવી રીતે એ જો આપણી પાસે જે આ જે જ્ઞાન છે અને જે અક્રમ વિજ્ઞાન પાસે છે એ જો બરાબર સમજવા કોશિશ કરે ટાઈમ લઈને 15 મહિનો તો એ પાસ દીપી ઉઠે. કારણ કે એની પહેલી પાસે વ્યવહાર આ વ્યવહાર શ્રીભદ્રાસ ને શું કહ્યું આ વ્યવહાર ને ગચ્છબત ની જે કલ્પના તે નહીં સદ વ્યવહાર. સદ વ્યવહાર એ નથી. એટલે ઠેકાણે લાગવો આપડે આપડે એના છોકરા થઈને કામ કરવું પડે, શિષ્ય થઈને કામ કરવું પડે. અમે શિષ્ય થઈને કરીએ છીએ મુંબઈમાં, શિષ્ય થઈને અમે શિષ્ય બધા એવી રાખીએ કે મારે ત્યાં શિષ્ય થઈને આપડે એમને વાળો શું વાળ્યા ખરા. અને કેટલાક ને જ્ઞાન આપીએ છીએ છુપી રીતે. છુપી રીતે સાથી કે એમને અહીં અડવાનું મુશ્કેલ થઈ પડે. અહીં અડવાનું મુશ્કેલ પડે, મુશ્કેલ પડે અને અડવા એ તો કેટલું અહંભાવ જયારે કાપી નાખે માણસ. એટલે પછી સેટ કરીએ છીએ કે તમારે સેટ અમારે કેટલી કે મારી ની પાઠ દીપાડવાની હોય તો જ અમે તમને જ્ઞાન આપીએ. બરાબર છે. આ પાઠ દીપાડવાની હોય પણ પાઠ પર બોલે છે તે એવી સરસ થતા બોલે છે વાતો. કારણ કે પેલા પામી ને કંપ પામી ને હકીકત છે. કેટલા સરસ બોલે છે ને એને કાગળો આવે આપણી પાસે. આ લોકો ભેદ જ્ઞાન સમજાતા નથી બેન, એવું નથી. ભેદ જ્ઞાન પર ધ્યાન સમજાય છે. ઘણા ખરા મહારાજ પુસ્તક ગયો, પુસ્તક વાંચ્યો, સમ્યક વાત છે, દાદા ની વાત છે તે. પણ હવે અમારું સ્થાન શું થાય કે અમે ત્યાં કર્યું તેનું શું, અમારે પાછું વળી જવું પડે ને. પાછું વળું આજે ઉઘાડ થાય છે. પાછું વળું નથી આ લોકો ઉઘાડ થાય જવું પડતી. આવી તક કેની મળે? આજે તક મળી છે આ કાળમાં. પછી કેટલા વર્ષે પછી કેટલા વર્ષે 200-500 વર્ષે પછી પોતા કાળ પછી પોતાની પાકત કેટલા વર્ષની દીક્ષા પડી આવી ને બધી શું મુશ્કેલી ઉભી થાય બધી. એમને આપણે ક્યાં દીક્ષા છોડાવવાનું કહીએ છીએ? એટલે અમે શિષ્ય થઈને એમને એમને ફેરવવા માંગીએ કે રીતે અમે શિષ્ય અંતર ફેરો હળો. કારણ કે નહીં તો ફરે છીએ છે મહારાજ. અને બીજી વાત આ આ જો આપણે જો જો જે 5 કમાન્ડમેન્ટ આપના એ ધ્યાનમાં રાખ્યા પછી તો જે થઈને બેઠા તો અને તો સાંભળો ને ખબર પડે માસ્ટર મહારાજ શું બોલે છે હું શું બોલું છું એ સાંભળો થાય ખબર પડે. તો શેર મહારાજ શું કહ્યું બોલાય અમને એમને મહારાજે પછી આ માણસ જમાડ્યો. દાદા ને કહી દો કે એમના માણસો બધા જમ્યા વગર જાય નહીં કે છે આપણે અહીં નવડીમાં. ભાઈ અમારે માણસ જમવાના બધા જમીન આયેલા છે ને ત્યાં જમાયું નથી. ભૂખડી ખાધી છે એમના જમ્યા વગર જવાનું નહીં કે પરણે જમાડ્યા બધાનું અમે પૈસા પણ મળે લીધા નહીં. સત્સંગ કરવા ગયા ત્યાર પછી હું બોલ્યા પાછા શું કે શું બોલ્યા કે તમે દુનિયા આ જગત ને ઠગવાનું છોડી જગત ને તમે ઠગો છો ગામે ગામ શું કરો ફરો છો એ જગ્યાએ ખૂણા બેસી રહો ને કે છે મેં કહ્યું સાહેબ અમે ઠગ્યા નથી અત્યારે કોઈને અમારા આવા જ્ઞાન થી ઠગ્યા નથી પણ તમારા જ્ઞાન થી ઠગ્યા છે તો અમે છોડી દઈશું કહ્યું શું પછી આગળ વાત કરાવી પાછી આગળ વાત ચાલુ થઈ લોકો આપડે આગળ વાત કરો બરોબર ને પણ એ મુંઝાઈ ગયેલા છે શું થાય છે સાથી બોલે છે કે એમના શિષ્યો શું કયા કરે છે કીધું આ પુસ્તકો બધા કેવા જ્ઞાન ની વાતો ના બધી મારા સાહેબ વાંચો તમે જોયા ગયા દાદા ભગવાન ચિંતા થયે ને પોતે આયુષ્ય શિષ્યો આવું બોલે એનું પરિણામ ચીડેલા હતા ચીડ કાઢી દીધા મારા સાહેબ મારા ખોટા મારા અહંભાવ એટલે તો ઘસાય છે ને અને ઘસાય તો દૂર કરવા માટે આપડે પ્રયત્ન છે બધો ખરી તે હું એક વાર આબુ ગયો હતો બેન આજે બ્રહ્માકુમારી મહારાજ ને ભણાવનારા એ આ જ્ઞાન ને બઉ એમને એટલે પંડિતો કે છે હવે અમે મહારાજ ને આ વાત સમજાવીશું એટલે પંડિતો જો સમજાવનાર મળી આવે એમને ગુરુ કેવાય એટલે આવું થયું સમજાવનાર મળી આવે મહારાજ મહારાજ નું આકાંડ હતા આ તો તમારે જમા આવો સંજોગ બાજુ અવળો છે શું થયું કોઈ માણસ માં કોણ થયું હતો જયારે મોક્ષ માટે તો કેટલી બધી જહેમત ઉઠાવા સમજવાની માટે કાળજી લેવી જોઈએ જો એના આ કસાય કામ ન કરતા હોય તો સમજવામાં શું મુશ્કેલી પડે આમાં અને જેને અમારે જે જ્ઞાન એ થિયરિટિકલ ખાલી પ્રેક્ટિકલ માં કશું નહીં એટલે મને શું પૂછે કે આનો પ્રેક્ટિકલ કેમ થાય કે શું એટલે એમને લાભ થાય ને એનો પ્રેક્ટિકલ કેમ થાય માલકી વાણી જીવે લોકો એ સાંભળી નથી અને સાંભળે તે કે ચેતન શક્તિ ઉત્પન્ન થાય શું થાય માલકી યુગ ની વાણી માલકી વાળી એટલે અહમ પડ્યું અહમ નું પૈજન પડ્યું કે અહમ પૈજન પડેલી વાણી એ હેલ્પ કરે નહીં જેવું જોઈએ એવું ના કરે અને આ માલકી વગરની વાણી બહુ હેલ્પ કરે શું અને દેહ ના માલિક જો ના હોય એવા જ્ઞાની પુરુષ એ વાત સાંભળતા જ કેટલું કલ્યાણ થઈ જાય શું કહ્યું ખબર પડે ને અને આ દાદા એ તો એક શ્રદ્ધાની મૂર્તિ છે શું છે એક થોડો પેલા પીવો થયો ને શ્રદ્ધા એને આવી જ જાય ગાળો મળીએ તો શ્રદ્ધા આવી જાય શું કહ્યું બેસી જ જોઈએ શ્રદ્ધા આ બધા ને બેઠેલી છે ને તે મારી મારી વળી વળી બેઠેલી છે બધા હા થઈ મારી પર શ્રદ્ધા રાખો શ્રદ્ધા કરો મને એક મહારાજ કહ્યું હતું હું પચી વાનો હતો મને શ્રદ્ધા રાખો મારી પર સાહેબ કહ્યું હું જી ત્યાં તમે આવતી રાખો ને તમને બધું રાગે પાડી દઈશ કે સાહેબ ટિકિટ અતાવીશ તો અટતી રહી ને હું તો અટલા ઉખી પડ્યો છું મારી લઈ ચોપડો ટિકિટ ગુંદર બુંદર જોયે કે લાગ્યો એ કર્યો હા ઉપર ટિકિટ થોડું છે ઉખડી પડે પર બહાર નીકળતા હોય નકો એવું કઈક બોલો મને શ્રદ્ધા આવે શ્રદ્ધા મારે જોઈએ કે ના જોઈએ ત્યાં અંદર મારી પાસે શ્રદ્ધા રાખો શ્રદ્ધા દર્શાતી છે શ્રદ્ધા તો ગાળો પડે ને આવે નહીં તો કામની નહીં શું કરું અને આ આ એક જ સમાજ એવો છે એક જ આ માર ખાવાનું શોખીન છે અહીંયા કોઈ જગ્યાએ માર ખાવાનું શોખીન શરીરની શક્તિ ધરાવે છે મન શું કહ્યું આ મન સંપૂર્ણ વશ થયેલું છે આખા જગતને વશ કરે તે શક્તિ ધરાવે શું છે એની જેટલા મનની શક્તિ એટલી બહાર અને આ લોકોને એટલું બધું સુખ છે કે તમે મારો શું જોડે નહીં મરી જાય હારી નાખો તો એમને સુખ છે એટલું બધું સુખ અપેલું છે આ સુખ આપે તારા જ માર ખાય કોલ ખરે નથવલજી મારા ને કહ્યું પાર સુખ મળી છે અને તમે સુખ ના આવ્યું હોય કિસ્સે જતો રહ્યો ને જતો રહી ના જતો રહે અને મારે તો આ દુખે તો હજી છોડતા ને થોડું થોડું થોડું થોડું થોડું બતાવે આપણું જોઈએ ના જોયું જોયા ત્યાં તો દર્યા કરે કેટલા ગાલ માર ખાવા તૈયાર થાય ને અને તે આ તમારા વકીલ ને જોઈએ છે એવું સુખ બહુ લાયક જ છે બહુ લાયક જ છે જ્ઞાન તો આવું હોય ને અમે ક્યાંથી શીખી લાયા ખીચડો ક્યાંથી પછી લાયા તો ટાઈમી પાંચ લાયા ખીચડો કાઢવો પડશે ને તો આ બાળક મારું તો અમૃત છે હું જે તમને આપીશ ને એ તો અમૃત છે ને ક્યાંથી ખીચડો બોલ્યા ત્યાં ખીચડો કાઢી નાખો પેલો બીજી રીતે કઈ પ્રાપ્ત થયું કઈ રીતે થયું હું દાદા ભગવાન નહીં એટલે અમને બહુ ઠંડક ભરી જાય છે અમે તો પેલું એમ જ જાણતા અમે જ દાદા ભગવાન એટલા માટે આપડે ખુલા દાદા ભગવાન મેં પ્રગટ થયા તમે તો મારી પ્રગટ થયા પણ તમે થયા નથી તમે ના હું નથી હું નાની પુરુષ છું કયું એ લોકો બહુ નડે એ લોકો નડે છે અને વ્યવહારમાં હું લઘુત્તમ છું કયું તમારા બધાથી નાનામાં નાનો હું છું અને નિશ્ચય ગુરુ ગુરુ તમે છું કયું વ્યવહાર મતલબ હતું મારે ગુરુ થવું નહીં કોઈને બા હું જ બધાને શિષ્ય થઈને બેઠેલો હું તો મોક્ષ નો માર્ગ દેખાડું છું મારે ગુરુ થવું નથી મોક્ષ નો માર્ગ આપી દઉં છું ભાઈ તમારા મિત્ર એમ જ છે બધું મોક્ષ જ આપી દો બધું આપી દો બધું બાકી ના રાખશું એ તો કે છે તમને જે સુરત સ્ટેશન અનુભૂતિ થઈ એ અમને કરાવવાનું આપી દો કે આખું બોટલું જ આપી દો કે જે નિર્દિન જેના આત્માનો ઉપયોગ છે તો એ રાજચંદ્ર છે તે વાત કરવા માણસ નહી તમે વાત કરી દેખાય છે તે જ તારો આત્મા છે શું કે છે દેહ સાથે આ દેહ સાથે દેખાય છે કે દેહ તારો આત્મા એ જે કે એટલું કહે કે છે શું કે છે સત્પુરુષ એ જ તારો આત્મા છે કે છે તો જ્યાંથી તારો આત્મા નું વેદન પોતાને થયું નથી ત્યાંથી તારો આત્મા એ માન પણ આપડે તો એવો આત્મા કરવાનો જ નથી આપડે વેદન થયેલું હોય છે ને પોતાના આત્મા નું વેદન થયેલું હોય પછી આપડે કરવાનું નહીં પોતાનો આત્મા છે એ તો જ્યાં જ્ઞાન ના હોય ત્યાં એમ કેવાય સત્પુરુષ છે તારો આત્મા આ તો તમારા આત્મા તમારું વેદન તમને જ થયેલું હોય પછી વાંધો છું તમારું આત્મા નું તમને વેદન થયેલું હોય જે વેદન ના થયેલું હોય આત્મા નો અનુભવ કહી ત્યાં તો હજી પેલો આત્મા કહેવાય શું કે વેદન થાય ત્યાં તમારો આત્મા છે તે તમારો આત્મા નાની પુરુષ હોય તો ગુરુ ના કહેવાય ગુરુ ના કહેવાય સુધી ચાર ગુરુ છે ત્યાં સુધી ના તમે જ ગુરુ હોય કેવું શું છે ભણી શાસ્ત્ર અનેક જે અભ્યાસ કરીને ધ્યાન લઈએ ક્રમાગત કયું ધ્યાન છે અભ્યાસ કરીને ધ્યાન કરીએ ક્રમાગત અભ્યાસ ઋણ તદ ધ્યાન પ્રાપ્તિ અક્રમાગત તે તદા શું આ સહેજ સહેજા સહેજ પ્રાપ્તિ થઈ જાય અભ્યાસ થઈ જાય અક્રમાગત શું અક્રમાગત કોક ખરો ભાઈ અમારે એક કામ છે દાદાજી હવે અમને બધું આશીર્વાદ